કે અંડરવર્લ્ડના માણસો આવા શબ્દોથી ઓળખીએ છીએ. હવે તમે જુઓ કે એ લોકો પણ બહુ મોટો સમાજ છે એમનો, અને સમાજ હોય ત્યાં કોઈને કોઈ વ્યવસ્થા પણ એમને રાખવી જ પડે. એટલે એ વર્ગમાં જદી કોઈ સમસ્યા થઈ, કોઈ અપરાધ કર્યો, તો એ લોકોની કોર્ટ પોતાની અલગ છે, એની સજાની જોગવાઈ એમની પોતાની છે. એમાં આપણી કોર્ટ ચાલુ લાગુ નથી થતી, એમાં એમને સેનાની કે કોર્ટ માર્શલ કરવા માટેની એ કોર્ટ પણ લાગુ નથી પડતી, એમની પોતાની ત્રીજી વ્યવસ્થા છે. તમે જોતા હશો કે એક સામાન્ય માણસ જે કમાય મહેનતથી, સરકારને એનો કર ભરે, એક એવો ડાયો ડમરો વર્ગ છે. બીજો એક વર્ગ એવો છે કે જે બને ત્યાં સુધી એવો પ્રયાસ કરે કે એમાંથી બચી શકાય, પણ કોઈ વખતે જો આંટીમાં આવી જાય આવક વિભાગના ખાતાની, તો તે વખતે એક સામટું ભરે, રોજ ન ભરે, તે વખતે એક સામટું ભરી દે. કેટલાક લોકો એવા હોય છે કે જેમનો ધંધો કોઈ જાતના કાગળિયા બેંક એકાઉન્ટ વિના ચાલે છે, મોડાની વાતો, અને એ ધંધા નાના સૂના નથી હોતા, અબજો રૂપિયાના ધંધા એ લોકો કરે છે. કોઈ પણ બેંકમાં ખાતું નહીં, કોઈ રસીદ નહીં, કોઈ બિલ નહીં, એના વિના આખો વ્યવહાર ચાલે છે. ચાલે છે કે નથી ચાલતો એવું તમે, આપણે બધાએ અનુભવ્યું હશે. આપણે કોઈ વાહન ખરીદીએ તો એના ઉપર સરકાર કર લઈ જાય, પણ સચિન તેંડુલકર ગાડી ખરીદીને લાવે તો એને માફ થઈ જાય. આપણને લોટરી લાગે તો એના 60% ઉપાડી જાય સરકાર, અને ક્રિકેટરોને 80-80 લાખ રૂપિયા ઇનામમાં મળે તો એમના 80-80 લાખ માફ થઈ જાય. હવે આમાં ક્યાં કાનૂન છે? પણ એવું જ જીવીએ છીએ આપણે, હકીકત છે આ. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો ત્યારે બહુ જ સાવધાનીથી રિઝર્વેશન કરાવી હોય, સમય પહેલા ટિકિટ તમે મેળવી હોય અને તમે યાત્રા કરી રહ્યા છો, પણ ટ્રેનની અંદર જે સુરક્ષા માટેના પોલીસની નિયુક્તિ થાય છે, ગાર્ડ હોય છે, ટિકિટ ચેક કરનારી વ્યક્તિ હોય છે, તે સિવાયના બીજા ડબ્બાઓમાં અટેન્ડન્ટની સુવિધાઓ હોય છે, VIP લોકો આવતા હોય છે, સાથે સાથે ચેકિંગ સ્કવોડના માણસો જે આવતા હોય છે રેલવે વિભાગ દ્વારા, એમને કોઈ ટિકિટ નથી લેવી પડતી, એમને કોઈ રિઝર્વેશન કરાવવું નથી પડતું. આપણે ટિકિટ લઈ લઈને હેરાન થતા હોઈએ, એ લોકો ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે, ગમે ત્યાં જઈ શકે, ગમે ત્યાં ડબ્બામાં બેસી શકે, મુસાફરી કરી શકે છે. અને એટલું જ નહીં, એ વિભાગના સગાવાલા જે લોકો છે એ લોકો પાસે એક કોડ છે, કોડવર્ડ, કોઈ પણ ટિકિટ માંગે એમને ખાલી એટલું જ કહેવાનું કે સ્ટાફનો છું, બસ આ એક સિક્રેટ કોડ છે, આટલું કહો એટલે બીજો કોઈ શબ્દ બોલે નહીં, તમારી યાત્રા સુખથી પૂર્ણ થઈ જાય. આ કોડ મને અમારા ભાણેજા પાસેથી મળ્યો જે રેલવેમાં નોકરી કરે છે. એણે મને એમ કહ્યું કોઈ વખતે આવી તકલીફ આવી પડે, મેં કીધું તમે મારું મોડું જોઈને એવું લાગે છે કે વગર ટિકિટે યાત્રા કરો, પણ એણે કહ્યું કોઈ વખતે આવી મુશ્કેલી આવી પડે તો કહેવાનું સ્ટાફનો છે, આટલો એક રામબાણ ઇલાજ છે. આવા પહેરવેશમાં કોઈ સ્ટાફ બોલું તો માને તો નહીં, મારે બીજો વેશ પહેરવો પડે. તો આ જુઓ કેટલીક એક વિશેષ અધિકારો કેટલાક લોકો ભોગવે છે, અને સાથે સાથે એવા પણ લોકો છે કે જેમને વિશેષ અધિકાર મેળવવાની ઈચ્છા છે પણ એવી જાતની એમની યોગ્યતા નથી, એટલે વગર ટિકિટે ખુદાબક્ષની જેમ મુસાફરી લોકો કરતા હોય છે, અંદર ન બેસી શકે તો છાપરા ઉપર બેસી જતા હોય છે. એટલે તાત્પર્ય એ છે કે આપણે જ્યાં જ્યાં પણ જે કોઈ પણ ક્ષેત્રમાં તમે દ્રષ્ટિ કરશો ત્યાં તમને આવી જાતનું એક વિભાજન જોવા મળશે. એક એવું કે જ્યાં કોઈ કાયદો કાનૂન નીતિ ધોરણ કંઈ જ લાગુ ન પડતા હોય, જિસકી લાઠી ઉસકી ભેંસ, એમ જંગલ રાજ જેવું, એક એ જાતની અરાજકતા તમને જોવા મળે. એક એવો વર્ગ જોવા મળશે કે નહીં નિયમ પ્રમાણે જ કરવું, અને એક વર્ગ એવો પણ જોવા મળશે કે જેમને યોગ્યતા હોય કે ન હોય કોઈ વિશેષ અધિકાર એમને સ્વતઃ પ્રાપ્ત થયેલો હોય. જેમ ઘરની અંદર સંતાનો હોય તો એક ઉદ્દંડ હોય, એક ડાયો ડમરો હોય અને એક ચાગલો હોય. હવે જે ઉદંડ હોય અને ચાગલો હોય એના બંને સાથેના વ્યવહાર તો વડીલોના એક સરખા જ હોય છે. એટલે તોફાની કે સામે બોલતો હોય એવો તોછડો, એને પણ કોઈ કંઈ કહે નહીં, જે કરવું હોય તે કર. અને ચાગલો હોય એના માટે પણ એ જ નિયમ હોય, જે કરવું હોય તે કર. એ વચલો જે છે કે જે નિયમો કે મલાયજો રાખે છે કે નીતિ નિયમને આગ્રહી છે, એને હર દ્રષ્ટિથી દરેક લોકો ટોક ટોક ટોક ટોક ટોક ટોક ટોક ટોક કર્યા કરતા હોય, એને બધું ભોગવવાનું થતું હોય. એટલે સંસ્કૃતમાં કહેવત છે કે ક્લિશ્યત્યંતરિતો જન, વચલો જે છે એ હંમેશા ક્લેશ ભોગવે છે. આપણે ત્યાં અહીંયા જોજો તમે કે ભારત દેશની અંદર જેટલા રાજ્યો છે એ રાજ્યમાં કેટલાક કેન્દ્ર શાસિત છે અને કેટલાક સામાન્ય પ્રક્રિયાથી ચાલે છે. હવે જે કેન્દ્ર શાસિત રાજ્યો છે, જેમ અહીંયા ગુજરાતની અંદર દીવ છે, દમણ છે, ગોવા છે, આ બાજુ કાશ્મીર છે, ગોવા શાયદ હવે કેન્દ્ર શાસિત નથી રહ્યું, અત્યાર સુધી હતું, હવે ત્યાં પણ સ્વતંત્ર ચૂંટણીની પ્રક્રિયા થઈ ગઈ, પણ હજી અમુક પ્રદેશો એવા છે કે જે જ્યાં કેન્દ્રનું શાસન છે સીધું, ત્યાં કોઈ રાજ્ય સરકારનું શાસન નથી હોતું, ત્યાં કોઈ ચૂંટણી થતી હોતી નથી. ત્યાં ઘણા બધા વિશેષ અધિકારો મળેલા છે એ રાજ્યને, ઘણા બધા ટેક્સ જે આપણને અહીંયા ભરવા પડતા હોય છે ત્યાં નથી ભરવા પડતા. એટલે મેં એવું સાંભળ્યું છે કે ઘણા બધા લોકો, અત્યારે થોડા સમય પહેલાં જ આવ્યું હતું છાપામાં કે સમાચારમાં, કે દીવમાં કે દમણમાંથી જે ફ્રીનું કેરોસીન ત્યાં મળતું હોય એ સસ્તા ભાવે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે ત્યાં અમુક ટેક્સ લાગતા નથી, ત્યાંથી લોકો વેપારીઓ ખરીદી અને આપણા પ્રદેશની અંદર પાછા આવીને, એટલે દીવમાંથી લઈને ઉનામાં જઈને વેચી આવે એમ, કેમકે ત્યાં એ ટેક્સ નથી લાગુ પડતા. ત્યાંના નાગરિકો છે એમને પણ વિશેષ અધિકારો પ્રાપ્ત થયેલા છે. આમ કહેવાય છે ભારત જ, પરંતુ એક જગ્યાએ ટેક્સ લાગુ પડે અને બીજી જગ્યાએ ટેક્સ લાગુ ન પડે. હવે ટેક્સનો લાભ લેવા માટે તમે જુઓ કે મોટા મોટા ધંધાધારી ઉદ્યોગોને છે, એ લોકો પોતાના સ્થાનો છે ત્યાં એ લોકો સ્થાપિત કરતા હોય છે. આ વિશેષ અધિકાર થઈ ગયો. અને એક એવા પણ પ્રદેશો છે કે જ્યાં કોઈને ટેક્સ લેવા માટે કોઈ આવે તો પણ ગામવાળા ડંડા મારીને ભગાડી દે એને. અમને થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે ગોકુલની અંદર વીજળી વિભાગના લોકો કેટલાય વર્ષો સુધી ગામમાં કોઈને બિલ જ આપ્યું નથી, અને ગામવાળા આખામાંથી કોઈએ ઇલેક્ટ્રિસિટીનું બિલ જ ભરતા નહીં. જ્યારે એ લોકો આવતા અધિકારીઓ બિલ લેવા માટે, ત્યારે ગામવાળા મારીને ભગાડી દેતા એ લોકોને. પછીથી એ લોકોએ પોલીસ પ્રોટેક્શનમાં આવવાનું શરૂ કર્યું તો ગામવાળા ઓર સંગઠિત થઈ ગયા. યુપીની પોલીસ પાસે ડંડા હોય તો આ લોકો પાસે તીરકાંઠા અને તલવાર ને ભાલા હોય. ધીરે ધીરે સામે પક્ષે એવી સ્થિતિ આવી ગઈ કે આખા ઉત્તર પ્રદેશનું તંત્ર બિલ નહીં ભરવાને કારણે ઇલેક્ટ્રિકનું દેવું એટલું થઈ ગયું કે આખી સત્તા છે એની તૂટી પડી મુલાયમસિંહ યાદવની. ત્યારે ઇલેક્ટ્રિસિટી વિભાગે નક્કી કર્યું કે હવે તો એ ગામને કોઈ પણ રીતે ચાહે તો આર્મીને લાવીને પણ પૈસા વસૂલ કરવા પડશે. પછી ગોકુલની અંદર જ્યારે મશીન ગન અને ટેન્ક લઈને જવા સુધીની નોબત આવી ગઈ હતી. આવા ભગવાનનું ગોકુલ આવું છે. એ સુરક્ષા વ્યવસ્થામાં ત્યાંના અધિકારીઓ પહોંચ્યા અને કોઈકને લાખ રૂપિયાનું, બે લાખ રૂપિયાના અને બિલ ફટકારી ફટકારીને એની વસૂલી એ લોકોએ કરી. પણ કહેવાનો મતલબ એ છે કે હજી પણ એવા પ્રદેશો છે, જેમ મેં સાંભળ્યું છે, સાચું ખોટું ભગવાન જાણે, પણ ગોધરામાં જ્યાં સાબરમતી એક્સપ્રેસ ઉપર હુમલો થયો અને જે 6 નંબરનો કોચ બાળવામાં આવ્યો, એ રેલવે સ્ટેશનના પાસેની જે કોલોની છે એ કોલોનીની અંદર આજની તારીખમાં પોલીસ પણ જવાની હિંમત કરી નથી શકતી. ત્યાં કોઈ નગરપાલિકાનો અધિકારી જઈ નથી શકતો, કોઈ જીઈબીનો અધિકારી જઈ નથી શકતો, કે ન કોઈ પોલીસ અધિકારી ત્યાં જઈ શકે છે. આવા ક્ષેત્રો છે જ્યાં કહેવા માટે એ ભારતની કે ગુજરાતની હદમાં છે, પરંતુ સત્તા કે રાજ્ય ત્યાં એમનું પોતાનું જ ચાલે છે. એવું તમે તમારા ગામના લેવલ ઉપર વિચારશો તો તમને એવું મળી જશે કે કોઈક વિશેષ અધિકાર ભોગવે છે, કોઈક બિચારા ડાયા ડમરા છે, અને કોઈક એવા છે કે જ્યાં કોઈ નિયમો લાગુ નથી પડતા, તે છતાં પણ એ લોકો સ્વચ્છંદતા સ્વતંત્રતાથી ત્યાં રહે છે. એટલે આ તો એક એવી હકીકત છે કે એને આપણે નામ નથી પાડી, પરંતુ જો નામ પાડો તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા છે. જો તમે નામ પાડશો તો આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા છે જે તમને દરેક જગ્યાએ મળશે, તમારા ઘરમાં મળશે, તમારા દુકાન ધંધામાં મળશે, તમારા મહોલ્લામાં મળશે, ગામમાં મળશે, તમારા ક્લાસરૂમમાં મળશે, તમારી નોકરી જે કરી રહ્યા છે સરકારી વિભાગમાં પણ તમને 5 કર્મચારી હશે એમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા મળી જશે. એને તમે જે લેવલ ઉપર વિચારશો તમને મળશે. આ આવ્યું ક્યાંથી? આને સમજવાનો પ્રયાસ કરજો કે જે વ્યક્તિ કોઈ પણ યોગ્યતાના માપદંડ વગર, વિચાર વગર, કોણ જાણે કેમ વિશેષ અધિકાર ભોગવી રહી છે, આપણે એને એમ કહીશું કે પુષ્ટિ છે. કંઈક તો માનવું જ પડશે ને, નહીં તો આવ્યું ક્યાંથી એની પાસેથી? તમે યા તો એને એમ કહો કે એના એવા પૂર્વજન્મના કર્મ હશે, લોકવ્યવહારમાં આપણે એ રીતે એને કહીશું, એના એવા એની કિસ્મત છે કે એને બધું સમયસર ટાણે બધું ફટાફટ આપોઆપ એવું થતું જ આવી જઈ રહ્યું છે, એમ કોઈ કિસ્મતનું નામ આપો. આપણે શ્રી મહાપ્રભુજી છે એને પુષ્ટિ કહી રહ્યા છે. કેટલાક છે એ પીડિત પણ હશે કદાચ, પરંતુ જે કાનૂન, નીતિ, સમાજ કે સિદ્ધાંત છે એની મર્યાદાની અંદર જ રહેવામાં પોતાની સુરક્ષા સમજે છે. મોટા ભાગનો મધ્યમ વર્ગ તમે જોશો, ના આપણાથી આવું ન થાય, એ ભલે ગાળ આપી જાય પણ આપણે બોલવાનું નહીં, એ ભલે મારી જાય આપણે સામે સામાનું થવાનું, એમ એકદમ ડાયા ડમરા થઈને દુઃખી પણ હશે જ અંદર. એને કારણે એક એવો વર્ગ છે, અને એક એવો વર્ગ છે કે જેને કોઈ ન તો વિશેષ અધિકાર મળવામાં આવ્યા છે કે ન એના અંદર એવી કોઈ યોગ્યતા છે, તે છતાં પણ પૂર્ણ સ્વચ્છંદતા છે. તમે જોજો પુરાણોનું આપણે અવલોકન કરીએ તો આપણને નવાઈ લાગે કે સામાન્યતયા શાસ્ત્રમાં સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ માટેના જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, કોને થાય, કઈ રીતે થઈ શકે, તો એના માટે બહુ લાંબા ચોડા પુણ્યો છે એ ભેગા થવા જોઈએ, 1000 વર્ષના અમુક યજ્ઞો, દાન, તપ, પુણ્ય કર્યા હોય ત્યારે એ બધું તમને સ્વર્ગ લોક મળે. પરંતુ વૃત્રાસુરનો જ તમે દાખલો લઈ લો તો ઇન્દ્ર વગેરે દેવતાઓ છે એમને, જેમ અત્યારે ગુંડાઓ છે એ શિષ્ટજનોને, નેતાઓ છે એ લોકોને પોતાની આંગળી ઉપર નચાવતા હોય છે, એની માફક એ અસુરોનું વર્ણન આવે છે કે ચાહે ત્યારે તો ઇન્દ્રલોકમાં પહોંચી જતા, ઇન્દ્રની ચોટલી પકડીને બહાર કાઢી મૂકતા, પોતે ઇન્દ્રાસન કબજે કરી લેતા, એમને કોઈ શાસ્ત્રના નિયમો લાગુ નથી પડી રહ્યા. કોઈ એમ નથી પૂછી રહ્યું કે તે આ અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યું કે એના ફલના રૂપમાં તને આ મળે સ્વર્ગ, કે તે કોઈ જ્યોતિષ્ટોમ યજ્ઞ કર્યું. શાસ્ત્રમાં આવે છે જ્યોતિષ્ટોમ એને સ્વર્ગ કામો યજેત, જેને સ્વર્ગલોક મેળવવાની ઈચ્છા હોય એને જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવું જોઈએ. એ અસુરો તો કોઈ વેદ જાણતા નથી, જે કોઈ એ યજ્ઞ વગેરે કરતા હોય એમાં ઓર વિઘ્ન ઉપસ્થિત કરી દેતા હોય, તે છતાં પણ વટથી જ્યારે એમને જવું હોય ત્યારે સ્વર્ગમાં આંટો મારી આવે, સ્વર્ગમાંથી કોઈને પણ ઉપાડી લાવે, કોઈને પણ પટકી દે, અપમાનિત કરી દે. કયા કાનૂનથી? ત્યાં કયો સિદ્ધાંત લાગુ પડી રહ્યો છે? શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પ્રવાહ માર્ગ છે, જ્યાં બધા સિદ્ધાંતોનો અંત થઈ જતો હોય એ સિદ્ધાંત પ્રવાહ માર્ગનો સિદ્ધાંત છે. એમ જે ક્ષેત્રમાં તમે જશો ત્યાં તમને આ ત્રણ જાતનો વર્ગ જોવા મળશે. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, જેમ આપણે મૂળ જે સમસ્યા હતી આ ગ્રંથના ઉપક્રમમાં એના ઉપર તમે દ્રષ્ટિ કરજો કે આ જે જીવ સૃષ્ટિ છે એ ભગવાનનો અંશ છે. એ અંશમાં કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ કોઈ પણ જાતની યોગ્યતા વગર ખૂબ ઉચ્ચ અધિકારને ભોગવી રહી છે, કોઈકના અંદર બધા જ અધિકાર હોય તે છતાં પણ એને કંઈ ફળ નથી મળી રહ્યું. જેમ વ્રજભક્તોના માટે ભાગવત કહે છે, તેનાધીત શ્રુતિ ગણા નોપાસીત મહત્તમા અવ્રતા તપ્ત તપસા. એમણે ન તો શાસ્ત્ર ભણ્યા હતા, એમણે ન કોઈ તપ કે તીર્થ કે એવા કોઈ શાસ્ત્રીય અનુષ્ઠાન કર્યા હતા કે જેને કારણે ભગવાનની એટલી બધી કૃપા એમને મળે. કેવલ એ નહીં ભાવે ન ગોપ્ય ગાવ ખગા મૃગા યેન્ય મૂઢ ધિયો નાગા સિદ્ધા મામી રંજસા. માત્ર ભગવાન પ્રત્યે એમનો ભાવ માત્ર છે, બસ એ અનન્ય ભાવ, એ જ એમની ખાલી યોગ્યતા ભગવાને માની લીધી અને એ યોગ્યતાના સામે ભગવાને શાસ્ત્રમાં જે જે માપદંડ બતાવ્યા હતા કોઈને ઉપર કૃપા થવા માટેના, એ કોઈ માપદંડને લાગુ કર્યા વગર ભગવાને એમને સ્વયં ત્યાં પ્રકટ થઈને સ્વરૂપાનંદ છે એ આપી દીધું છે. તો અહીંયા શાસ્ત્રનો કયો સિદ્ધાંત લાગુ પડ્યો? જેમ સચિન તેંડુલકર છે એને કોઈ ટેક્સ લાગુ ન પડે, સરકાર છે એમને જમીન આપી દે, મકાન આપી દે. આ બધા ખબર છે ખેલાડીઓ કેવા છે, શુદ્ધ પુષ્ટિ જીવ જેવા કહેવાય એમને, કેમ કે એ લોકો બધા કોઈક ને કોઈક જગ્યાએ પાછા નોકરિયાત છે. કોઈ બેંકમાં નોકરી કરે છે, કોઈક એર ઇન્ડિયામાં નોકરી કરે છે, અને એ લોકો પાછા એવા નોકરિયાત છે કે જ્યાં નોકરી કરે છે એ લોકો ધન્ય છે એમને કારણે. આપણે નોકર છે શેઠ કે એની જે કંપની છે એનાથી ધન્યતાનો અનુભવ કરે કે ભાઈ હું રિલાયન્સમાં કામ કરું છું, કે હું વિપ્રોમાં કામ કરું છું, કે હું ઇન્ફોસિસમાં કામ કરું છું. એમ નોકરિયાત છે, પોતાના આશ્રયદાતા છે એનાથી ધન્ય થતો હોય છે. એમ આ જે એવા નોકરિયાત છે કે એને કારણે એમના માલિકો ધન્ય થઈ રહ્યા છે. અને એ નોકરી એવી છે, જુઓ ત્યાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ત્યાં